શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 92. વર્ષભરની ષષ્ઠી તિથિઓમાં કરવામાં આવતા વ્રત તથા દેવપૂજન વગેરેની વિધિ અને મહિમા. સનાતનજી કહે છે, હે વિપ્રવર, સાંભળો, હવે હું તમારી સમક્ષ ષષ્ઠીના વ્રતોનું વર્ણન કરું છું, જેમનું યથાર્થ રીતે અનુષ્ઠાન કરીને મનુષ્ય સંપૂર્ણ મનોરથોને પ્રાપ્ત કરી લે છે. ચૈત્ર શુક્લ ષષ્ઠીએ પરમ ઉત્તમ કુમાર વ્રત, એટલે કે એક બે ઘણી જગ્યાએ એને કાર્તિકેય વ્રત કહે છે, એટલે કે કુમાર વ્રત કરવાનું વિધાન છે. તેમાં નાના પ્રકારની પૂજાવિધિ વડે ભગવાન સડાનંદની આરાધના કરીને મનુષ્ય સર્વગુણ સંપન્ન અને ચિરંજીવી પુત્ર પ્રાપ્ત કરી લે છે. વૈશાખ શુક્લ ષષ્ઠીએ કાર્તિકેયજીની પૂજા કરીને તેમની કૃપાથી મનુષ્યને માતૃસુખ લાભ થાય છે. જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની ષષ્ઠીએ વિધિપૂર્વક સૂર્યદેવની પૂજા કરીને તેમની કૃપાથી મનુષ્યને મનોવાંછિત ભોગ મળે છે. અષાઢ શુક્લ ષષ્ઠીએ પરમ ઉત્તમ સ્કંદ વ્રત, એટલે કે કાર્તિકેય વ્રત જ એને કહેવાય, સ્કંદ વ્રત કરવું જોઈએ. તે દિવસે ઉપવાસ કરીને શિવ તથા પાર્વતીના પ્રિય પુત્ર સ્કંદજીની પૂજા કરવાથી મનુષ્યને પુત્ર પૌત્રાદી સંતાનોને મનોવાંછિત ભોગો પ્રાપ્ત થાય છે. શ્રાવણ શુક્લ ષષ્ઠીએ ઉત્તમ ભક્તિભાવથી 1604 દ્વારા સર્જનમાં ભગવાન સ્કંદની આરાધના કરવી જોઈએ. આ પ્રમાણે કરનાર પુરુષ ભગવાન સડાનંદની કૃપાથી અભિષ્ટ મનોરથ પ્રાપ્ત કરી લે છે. ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ષષ્ઠીએ લલિતાવ્રત હોય છે. તે દિવસે સ્ત્રીએ વિધિપૂર્વક પ્રાતઃકાળે સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને શ્વેતમાળાથી અલંકૃત થઈને નદીના સંગમની રેતી લઈને તેના 5 પિંડ બનાવીને વાંસના પાત્રમાં મૂકી દેવા. આ પ્રમાણે તે પિંડમાં લલિતાદેવીનું ધ્યાન કરવું. પછી કમળ, કરેણ, નેવારી એટલે કે વનમલ્લિકા, માલતી, નીલકમલ, કેતકી અને તગડીના પુષ્પોનો સંગ્રહ કરીને આ બધા ફૂલોમાંથી દરેકના 108 અથવા 28 ફૂલ લેવા. તે ફૂલોની કળીઓ વડે દેવીનું પૂજન કરવું જોઈએ. પૂજન પછી સામે ઊભા રહીને તે શિવપ્રિયા લલિતા દેવીની આ પ્રમાણે પ્રાર્થના કરવી. ગંગા દ્વારે કુશાવ્રતે બિલ્વકે નીલપર્વતે સ્નાત્વા કનખલે દેવી હરમ લબ્ધવતી પતિમ લલિતે સુભગે દેવી સુખ સૌભાગ્યદાયિની અનંતમ દેહી સૌભાગ્યમ મહ્યમ તુભ્યમ નમો નમઃ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 115 13-15 શ્લોક સંખ્યા. અર્થાત, હે દેવી, તમે ગંગા દ્વાર, કુશાવ્રત, બિલ્વક, નીલ પર્વત અને કનખલ તીર્થમાં સ્નાન કરીને ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કર્યો છે. સુખ અને સૌભાગ્ય આપનારા સુંદરી લલિતા દેવી, તમને વારંવાર નમસ્કાર છે. તમે મને અક્ષય સૌભાગ્ય પ્રદાન કરો. આ મંત્ર બોલીને ચંપાના સુંદર ફૂલો વડે લલિતા દેવીની વિધિવત પૂજા કરીને તેમની આગળ નૈવેદ્ય મૂકું. કાકડી, ખીરા, કાકડી એટલે કે ખીરા, કોળું, નારિયેળ, દાડમ, બીજોરા, લીંબુ, તુંડીર, કારેલા અને ચીભડા વગેરે ઋતુફળોને દેવીની આગળ સજાવીને ઉગાવેલા અનાજના જ્વારા, દીવાઓની હારમાળા, અગરું, ધૂપ, કરંજા, ગોળ, પુષ્પ, કાનના આભૂષણ, મોદક, ઉપમોદક તથા પોતાના વૈભવ અનુસાર અનેક પ્રકારના નૈવેદ્ય વગેરે દ્વારા વિધિવત પૂજા કરીને રાત્રિ જાગરણ કરીને ઉત્સવ કરવો. બીજા દિવસે સપ્તમીની પ્રાતઃકાળે લલિતાજીને નદી તટ પર લઈ જવા. હે દ્વિજોત્તમ, ત્યાં ગંધ, પુષ્પ, સ્તુતિ વગેરેથી પૂજા કરીને તે નૈવેદ્ય વગેરે સામગ્રી શ્રેષ્ઠ બ્રાહ્મણને આપી પછી સ્નાન કરીને ઘેર આવીને અગ્નિમાં હોમ કરો. દેવતાઓ, પિતરો અને મનુષ્યનું પૂજન કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ, કન્યાઓ તથા 15 બ્રાહ્મણોને ભોજન કરાવવું. ભોજન પછી વિપુલ માત્રામાં દાન આપીને તે બધાને વિદાય કરવા. અનેકાનેક વ્રત, તપસ્યા, દાન અને નિયમથી જે ફળ પ્રાપ્ત થાય છે તે આ વ્રત કરવાથી મળી જાય છે. શરીર છોડ્યા પછી સ્ત્રી સનાતન શિવધામમાં જઈને લલિતા દેવીના સાથે તેમની સખી થઈને ચિરકાળ સુધી આનંદ ભોગવે છે અને પુરુષ ભગવાન શિવની સમીપ રહીને સુખી થાય છે. ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં જે ષષ્ઠી તિથિ આવે છે તેને ચંદન ષષ્ઠી કહે છે. તે દિવસે દેવીની પૂજા કરીને મનુષ્ય દેવીલોકને પ્રાપ્ત થાય છે. જો આ ષષ્ઠી રોહિણી નક્ષત્ર વેતિપાત યોગ અને મંગળવારથી યુક્ત હોય તો તેનું નામ કપિલા ષષ્ઠી છે. કપિલા ષષ્ઠીના દિવસે વ્રત અને નિયમોમાં તત્પર થઈને સૂર્યદેવની પૂજા કરીને મનુષ્ય ભગવાન ભાસ્કરની કૃપાથી મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે. હે દેવર્ષિ પ્રવર, આ દિવસે કરેલા દાન, જપ, હોમ તથા દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓનું તર્પણ વગેરેનું ફળ અક્ષય જાણવું જોઈએ. કપિલા ષષ્ઠીએ ભગવાન સૂર્યની પ્રસન્નતા માટે વસ્ત્રમાળા અને ચંદન વગેરેથી દુધાળ ગાયની પૂજા કરીને તેનું વેદજ્ઞ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ. હે બ્રહ્મન, આશ્વિન શુક્લ ષષ્ઠીએ ગંધ વગેરે, માંગલિક દ્રવ્યો અને નાના પ્રકારના નૈવેદ્યો વડે કાત્યાયની દેવીની પૂજા કરવી જોઈએ. પૂજા બાદ દેવેશ્વરી કાત્યાયની દેવીની ક્ષમા પ્રાર્થના અને તેમને પ્રણામ કરીને તેમનું વિસર્જન કરવું. અહીં રેતની મૂર્તિમાં કાત્યાયની દેવીની પ્રતિષ્ઠા કરીને તેમની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે કરવાથી કાત્યાયની દેવીની કૃપાથી કન્યાને તેના મનને ગમતો પતિ મળે છે અને લગ્ન કરેલ સ્ત્રી મનોવાંછિત પુત્રનું સુખ પ્રાપ્ત કરે છે. કાર્તિક શુક્લ ષષ્ઠીએ મહાત્મા સદાનંદને બધા દેવતાઓ દ્વારા આપેલી મહાભાગા દેવસેનાને પ્રાપ્ત કર્યા હતા. તેથી આ તિથિએ બધા મનોહર ઉપચારો દ્વારા સુરશ્રેષ્ઠ દેવસેના અને સદાનંદ કાર્તિકેયની શ્રદ્ધાપૂર્વક પૂજા કરીને મનુષ્ય પોતાને ઈચ્છિત અનુપમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. હે દ્વિજોત્તમ, આજ તિથિને દિવસે અગ્નિપૂજાનું પણ વિધાન છે. તેથી પ્રથમ અગ્નિદેવની પૂજા કરીને નાના પ્રકારે હોમ કરવો જોઈએ. માર્ગશીર્ષ શુક્લ ષષ્ઠીએ ગંધ, પુષ્પક્ષત, ફળ, વસ્ત્ર, આભૂષણ તથા વિવિધ પ્રકારના નૈવેદ્યો દ્વારા સ્કંદનું પૂજન કરવું જોઈએ. હે મુનિશ્રેષ્ઠ, જો આ ષષ્ઠી રવિવાર તથા શતભિષા નક્ષત્ર સાથે યુક્ત હોય તો તેને ચંપા ષષ્ઠી કહે છે. સુખની કામનાવાળા પુરુષે તે દિવસે પાપનાશક ભગવાન વિશ્વેશ્વરના દર્શન, પૂજન અને સ્તુતિ કરવી જોઈએ. આ દિવસે સ્નાન, દાન વગેરે કરેલા શુભ કર્મ અક્ષય બની જાય છે. હે વિપ્રવર, પોષ માસના શુક્લ પક્ષની ષષ્ઠીએ સનાતન વિષ્ણુરૂપી જગતપાલક ભગવાન દિનેશ પ્રગટ થયા હતા. તેથી સર્વ સુખની કામનાવાળા પુરુષે તે દિવસે ગંધ વગેરે દ્રવ્યો, નૈવેદ્યો તથા વસ્ત્રાભૂષણ વગેરે દ્વારા તેમની પૂજા કરવી જોઈએ. માઘ માસમાં જે શુક્લ પક્ષની ષષ્ઠી આવે છે તેને વરુણ ષષ્ઠી કહે છે. તેમાં લાલ ચંદન, લાલ વસ્ત્ર, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય દ્વારા વિષ્ણુ સ્વરૂપ સનાતન વરુણદેવની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે વિધિપૂર્વક પૂજન કરીને મનુષ્ય જે જે ઈચ્છે છે તે તે ફળ વરુણદેવની કૃપાથી પ્રાપ્ત કરીને પ્રસન્ન થાય છે. હે નારદ, ફાલ્ગુન માસના શુક્લ પક્ષની ષષ્ઠીએ વિધિપૂર્વક ભગવાન પશુપતિની માટીની મૂર્તિ બનાવીને વિવિધ ઉપચારો વડે તેમની પૂજા કરવી જોઈએ. સતરુદ્રીના મંત્રોથી અલગ અલગ પંચામૃત તથા જળ દ્વારા સ્નાન કરાવીને શ્વેત ચંદન લગાવવું. પછી ચોખા, સફેદ ફૂલ, બિલીપત્ર, ધતુરાના ફૂલ, અનેક પ્રકારના ફળ અને વિવિધ પ્રકારના નૈવેદ્યો દ્વારા સારી રીતે પૂજા કરીને આરતી ઉતારવી. પછી ક્ષમા પ્રાર્થના કરીને, પ્રણામ કરીને તેમને કૈલાસ જવા વિસર્જન કરવું. હે મુને, જે સ્ત્રી કે પુરુષ આ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરે છે ત્યાં લોકમાં શ્રેષ્ઠ ભોગોનો ભોગ કરીને અંતમાં ભગવાન શિવના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. અધ્યાય 92 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.